સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીએ વાત કરી જે સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું જે કોઈ પુરુષ હોય તો રમીએ, અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી તે હવે પ્રથમની દેખાતી નથી, એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય, અને પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે અથવા કહે એટલું કરે જ એટલું જ કરે એ શ્રેષ્ઠ છે. વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય એ પ્રશ્નનો ઉત્તર જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. મગન ભગત કમલેશ ભગત હું કયો સુરેશ ભગત મનીષ ભગત સરસ પહેલી વાતમાં સ્વામી એવું કીધું કે સુલભા હતી તે સમાધિવાળી હતી, પર કાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને કંઈક જુદા પ્રકારનો ભાવ થયો, સંકલ્પ થયો. એટલે સાહેબ તમારું કહેવાનું એવું છે કે સમાધિ થાય તો આવું શું કામ થાય? આ વાત ઉપરથી સ્વામી કંઈક એવું કહેવા માગતા હોય, જ્ઞાન છે, સમાધિ છે, પર કાયામાં પ્રવેશ કરવો, એ બધી એક વ્યક્તિગત સાધનાની ફલશ્રુતિ છે. પોતે એ પ્રકારે સાધન કર્યા, એ પ્રકારે જ્ઞાન એમણે મેળવ્યું, ઇન્દ્રિયોના સંયમ દ્વારા પ્રકૃતિ ઉપરના તત્વો ઉપર એ પણ પોતાનો પ્રભાવ પાડી શકે, અનેક પ્રકારની સિદ્ધિઓ છે એમાં પરકાય પ્રવેશ પણ છે. એક પણ સ્વામી એવું કંઈક કહેવા માગે છે કે આવી સિદ્ધિ કોઈએ હાંસલ કરી હોય, આ સ્થિતિ સુધી કોઈ પહોંચેલા હોય તો એણે આપણે હવે પૂરું થઈ ગયું એવું માનવાની જરૂર નથી. આવું થયા પછી પણ કંઈક એવું પણ હોય છે કે જે આવું કરેલું હોય ને એને ન કર્યા બરોબર કરી શકે છે. મોટાભાગે દુનિયાવી જીવનમાં, જગતમાં કે અધ્યાત્મ જગતમાં આમાં કહેલી સ્થિતિ સુધી કોઈ પહોંચેલા હોય તો એને પૂર્ણ માનતા હોય. સામાન્ય જન સમુદાય કે વ્યક્તિઓ કરતાં એ વિશેષ છે, આગળ વધેલા છે. પણ આવું જેનામાં હોય તો એને પૂરા માની લેવા, અને આ લોક તો એવો છે ને, તો ભગવાન પણ માની લે, હું કરી દે. પ્રકૃતિના કાર્ય ઉપર ઇન્દ્રિયોનો સંયમ કરવાથી આવી સિદ્ધિઓ તો યોગ સૂત્રમાં ઘણી બધી બતાવી છે. મંત્રની સાધના કરે ને તો એની પણ 8 પ્રકારની ફલશ્રુતિઓ શાસ્ત્રમાં બતાવી છે. વ્યાસ ભગવાને 17 પુરાણો રચ્યા પછી પરમ શાંતિના અનુભવ માટે, પરમાત્માના સુખનો અહેસાસ કરવા માટે છેલ્લે અશાંતિના ઉપાય તરીકે નારદજીને પ્રશ્ન પૂછ્યો અને નારદજી એનો ઉપાય બતાવ્યો કે તમે ભગવાનના ચરિત્રોનું ગાન કરો અને જે અત્યાર સુધી કર્યું ને એમાં થોડુંક જે લોકમાં હતું ને એ રોગ વકરે એવું થયું, પણ હવે તમે એવું કંઈક કરો કે જેમાં ભગવાનનો યથાર્થ મહિમા હોય, પૂર્ણ રીતે પરમાત્મામાં પ્રેમ કરવાથી જીવાત્માને પૂર્ણતાનો, કૃતાર્થતાનો, ધન્યતાનો અનુભવ થાય, ત્યારે જ પરમ શાંતિની અનુભૂતિ થશે. એને કોઈ સાંભળે તોય ભલે, એનું ગાન કરે તોય ભલે, મૃત્યુ પછી પ્રેતયોનીને પામેલો હોય ને તો એના સંકલ્પથી આનું શ્રવણ કરે, ગાન કરે તો એનો પણ ઉદ્ધાર થાય. તો આગળના પુરાણોની અંદર જે કાંઈ રીતિઓ બતાવી છે, ફલશ્રુતિ બતાવી છે, સાધનાઓ બતાવી છે અલગ અલગ દેવતાઓની, રાજસી, તામસી, સાત્વિકી, તો એનું પછી વ્યાસજીએ કેમ નિરૂપણ ક્યાંય કર્યું નહીં? કેવળ એક ભગવાન, માનવ જીવન એને કેન્દ્ર સ્થાને રાખીને કે આ માનવ જન્મ મળ્યા પછી માણસે કરવા જેવું આ છે, બીજા કોઈ સિદ્ધિઓ કે સાધનનું વિશેષ પ્રતિપાદન કર્યા વિના કેવળ એક ભગવાનમાં અનુરાગ કરો તો અન્ય રાગની નિવૃત્તિ થશે, અને અન્ય રાગની નિવૃત્તિ છે ને એ જ પરમ શાંતિનું કારણ છે. ભગવાન તત્વ એવું છે કે એમાં જ્યારે જીવ જોડાય છે ને એટલે અન્ય ઈચ્છાઓ બધી એને શમવા મળે. સોક્રેટિસ એવું કહેતા કે જે વ્યક્તિને જ્યાં સુધી કંઈક વિશેષ જરૂરિયાતો છે ને ત્યાં સુધી એ વ્યક્તિ પરમાત્માથી અલગ છે, એ પુરવાર કરે છે. ભગવાનથી આપણે છેટા છીએ એની સાબિતી શું? ગુરુ મહારાજ એટલે અવારનવાર કહેતા હોય કે ઓછી જરૂરિયાતવાળો આ દુનિયામાં સુખી. પ્રશ્ન એ હોય છે, બર્નાર્ડ શો એવું કહેતા કે આ જગતની અંદર તમે ઈચ્છો, આપણે ધારીએ, આપણને ગમતું હોય એવું મળે, એવું શક્ય છે? કેમ લાગે છે? અને જો શક્ય હોત તો તો કાંઈ જરૂર જ નહોતી એમ, અહીંયા આવવાની જરૂર નહોતી એમ કેવી. વહેલા ઉઠીને પહોંચીએ છીએ, આપણે ઈચ્છીએ એવું બધું જ થાય અને બધું જ મળે એવું શક્ય નથી. પણ બહુ વિચાર અને ઊંડાણપૂર્વકનું સ્ટેટમેન્ટ એણે એવું આપ્યું કે ઈચ્છા ન કરવી એવું આપણે ઈચ્છીએ એ આપણા હાથની વાત છે કે નહીં. ઈચ્છીએ એ મળે એ આપણા હાથની વાત નથી. માણસ સ્વનિયંત્રિત પરિબળ ઉપર જ્યારે કામ કરે, ધ્યાન રાખે, ત્યારે જ એને જોઈએ છે એ મળે છે. સત્સંગ અને અધ્યાત્મ આંતરમુખી થવા માટે છે, આત્મસંશોધન માટે છે, વ્યક્તિગત જીવન માટે છે. અને જે જે મહાપુરુષો થયા એમણે જે જે માર્ગદર્શન આપ્યું, વાતો કરી, એ માર્ગે દોર્યા, અથવા તો પોતે એ માર્ગે ચાલ્યા અને ત્યાં સુધી પહોંચ્યા, તો એની દ્રષ્ટિમાં દુનિયા અને જગત નહોતા. કોણ હતા? પોતે. કે જે આપણે કરીએ છીએ એ કેવી રીતે કરવું જોઈએ, કોના માટે કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, જ્યારે જાતને ભૂલીને જગત તરફનો અભિગમ વ્યક્તિનો થાય ને, ત્યારે ન જગતને પૂરો ન્યાય મળે અને આવું કરનારને ન સંતોષ કે આત્મતૃપ્તિનો અનુભવ થાય. એ કેન્દ્ર સ્થાને રાખીને જ વ્યાસ ભગવાને શાસ્ત્રોમાં અનેક પ્રકારની સિદ્ધિઓ હોય, અનેક પ્રકારના અલગ અલગ નિરૂપણો કરેલા હોય, છતાંય એ કોઈ બાબતને કેન્દ્ર સ્થાને ક્યાંય રાખી જ નહીં. કે આ મનુષ્ય જન્મે કરીને બીજું બધું જો કરવામાં રહેશે તો જે બીજા કોઈથી નથી થતું એવું તો બાકી રહી જશે. અને દુનિયા લગભગ ઓળખે કે ને, જોવે કોને? કોઈ એક મોક્ષ માટે કે આત્યંતિક કલ્યાણ માટે મહેનત કરતો હોય એને નજર સામે રાખે કે આ દુનિયામાં કંઈક બીજા કરતાં વિશેષ દેખાડી દેતો હોય એને? તો પ્રયોજન આ જન્મનું શું? એટલે તો ત્યાં સુધી વ્યાસજીએ એવું કીધું કે આ દેહથી મરવું એને હું મૃત્યુ માનતો નથી. નૃદેહ માધ્યમ સુપ્લવમ સુદુર્લભમ, ગુરુકર્ણધારમ. કે આ માનવ શરીર રૂપી નાવ મળ્યા પછી સંસાર જીવનની અંદર એ નાવને ચલાવનાર ગુરુકર્ણધારમ, મયાનુકૂલે ન નભસ્વેરિતમ ન તરેત્ય પુમાન આત્મહા. કે મારી અનુકૂળતા રૂપી અને પવન મળ્યો, અનુગ્રહથી નાવ મળ્યું, એ નાવને ચલાવનાર યોગ્ય કર્ણધાર ગુરુની પ્રાપ્તિ થઈ અને અનુકૂળતા રૂપી પાછો પવન આપ્યો કે જે દિશામાં જવું છે એ જ દિશામાં. સામે પવન આવતો હોય તો નાવ મળ્યું, પણ દિશા પવનની ઊંધી હોય તો ચલાવવું કેટલું મુશ્કેલ. મયાનુકૂલેન નભસ્વેરિતમ ય ન તરિત પુમાન સાત્મહા. આ બધું જ મળ્યા પછી પણ પોતાના આત્માનો ઉદ્ધાર થાય એવું જે કરતો નથી તો એ આત્મહત્યારો છે. દેહથી મરવું એ આત્મહત્યા નહીં, પણ આ જીવનથી જે કરવાનું છે એ ન થાય અને એમનેમ જાય તો એ આત્મહત્યા. સાધન દ્વારા સિદ્ધિઓ મેળવે, ઐશ્વર્ય પ્રાપ્ત કરે, છતાંય સ્વામી એવું કહે છે કે એથીને આગળ મહારાજે વચનામૃતમાં પણ કીધું છે કે વાસનાવાળાને પાછો કોણ લે, સમાધિવાળાને પાછો કોણ લઈ આવે? ત્રણ જણા. બોલો જીવરાજ ભગત, સુરેશ ભગત બોલો. પંચ વિષયમાં પ્રીતિ આસક્તિ હોય એ એક, જે એવો સમાધિમાં પહોંચેલો હોય એ અને પાછો લઈ આવે, બીજા સમર્થ હોય એ સિવાય બીજો કોઈ લાવી શકે નહીં. રાગ અને કારણ શરીરની અંદર પડેલા સંસ્કારો છે ને, એ પરકાય પ્રવેશ અને સમાધિની સ્થિતિને પામેલા હોય ને તો એને વિક્ષેપનું કારણ બને છે. બીજું કે સુલભા સમાધિવાળી હતી, પરકાયમાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને જે કાંઈ, ત્યાર પછી એમની માનસિકતા જે બની એનું કારણ શું? એક એટમોસ્ફિયર, માહોલ અને વાતાવરણ, ઇન્દ્રિય પ્રત્યક્ષ વિષય. કોઈ પણ ભગવાનને માર્ગે ચાલનારા ભગવાનના ભક્ત હોય તો એમણે પોતાના અધ્યાત્મ જીવનની વૃદ્ધિ માટે, શુદ્ધિ માટે, આંતરજીવનની પવિત્રતા માટે સહજ રીતે સારો સંગ, સારું વાતાવરણ, સારું દર્શન અવશ્યપણે રાખવું અને ઇન્દ્રિયોનો સંયમ સ્વ ઈચ્છાથી સ્વીકારવો. શાસ્ત્રોની અંદર જે વિધાનો કર્યા છે એ કાયદાના રૂપમાં નથી કીધા, ફાયદાના રૂપમાં કીધા છે. મજબૂરીથી આપણે પાળીએ તોય ફાયદો થાય અને સમજદારીથી પાળીએ ને તો એ શિખર ઉપર પહોંચાડે. પણ રાગનું આકર્ષણ હોય, મૂળ અધ્યાત્મ તત્વની એને ઓળખ ન હોય, ત્યારે એ જ શાસ્ત્રના નિયમો, કાયદાઓ, સામાન્ય રીત પ્રણાલિકા કે સદાચાર એ વ્યક્તિને બંધનનું કારણ લાગે, વિકાસને રૂંધતું હોય એવું લાગે, પોતાના વ્યક્તિત્વને બંધિયાર બનાવતું હોય એવું લાગે. પણ હકીકતમાં શાસ્ત્રોના જે બતાવેલા સિદ્ધાંતો છે એનું અનુસરણ જ વ્યક્તિને સાચી મુક્તિનો અહેસાસ કરાવે. એ બંધન નહીં, એ સત્ય સ્વતંત્રતા માટેના આ સિદ્ધાંતો છે. કોઈને સ્વતંત્રપણે જીવવું હોય ને, બોલ્યામાં જ પરતંત્રતા છે, પણ લાગે શું? ઊંધું લાગે. એના જેવી કોઈ ગુલામી નહીં. હમણાં એક પુસ્તક વાંચતો હતો, એમાં હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર કેટલાક યુવાનો ઉપર એમણે ઘણા વર્ષો સુધી સંશોધન કરી અને પછી એમના રિપોર્ટ લીધા કે તમને તમારા માતા પિતા વિશે કેવું વલણ અને વિચારો અભિગમ રહે છે, ત્યારે 60% યુવાનોએ એવું કીધું કે અમારા પિતા એના પ્રત્યે અમને હિંસાનો ભાવ રહે છે. કેટલા? એટલી વાત સાંભળીને એ લોકો પછી એ બાબતને, એ મુદ્દાને છોડી દે એવું તો ન હોય. વિશેષ રૂપમાં એને પૂછવામાં આવ્યું કે આવો વલણ અને આવો ભાવ તમને રહે છે તમારા પિતા પ્રત્યે, તો એનું મૂળ કારણ શું હોઈ શકે તમે એ પણ જણાવો. ત્યારે એમણે એ કીધું કે અમને અમારી વ્યક્તિગત લાઈફની અંદર એ ટોર્ચરિંગ કરે છે અને અમને એ પોતાના અનુશાસનમાં રાખવા માટે એ મજબૂર કરે છે, અને એવી એની માનસિકતા અને વલણને કારણે અમને એમના પ્રત્યે આવો ભાવ થાય છે. બહુ તટસ્થ ભાવથી વિચારો કે પિતાને પુત્રને સુખી જોવાની ઈચ્છા હોય કે દુઃખી, કંઈક વાત કરતા હશે કે વલણ દાખવતા હશે તો પિતાનો અભિગમ શું હોય, અને છતાંય આવી માનસિકતા, એના પ્રત્યાઘાત રૂપે આવા વિચારો અને આવું વલણ માનસિક રીતે એમને થાય એનું કારણ શું? કંઈક મૂળ તત્વને પામવામાં કે સમજવામાં એ ઊણા ઉતરે છે. પિતા પ્રત્યે પુત્રને કદાચ અણગમો હોઈ શકે, પણ પિતાને? અને છતાંય પાછું આવું કેમ? એ એમ માને છે કે અમને જેમ ગમે એમ અમે કરીએ, એમાં જ અમે મુક્તિનો આનંદ અનુભવીએ. પણ હકીકતમાં પિતાએ એ યાત્રા ખેડી છે, વર્ષો એમાં એણે વિતાવ્યા છે, અને એને વર્તમાન પણ જોઈ શકે છે અને ભવિષ્ય પણ દેખાય છે કે આનો અંજામ આ હોઈ શકે. તો પિતા જે કાંઈ પુત્ર પ્રત્યે વલણ દાખવે, એ અંજામને ધ્યાનમાં રાખીને દાખવે કે વર્તમાનની એની માનસિકતાને? આજે ઘર કુટુંબ પરિવારની અંદર મોટા પ્રશ્નોનું કારણ એ જ હોય છે કે માણસ સમય ઉપર વ્યક્તિને સમજતો નથી હોતો, અને પછી મડું થઈ જતું હોય. શાસ્ત્રો હોય, પરંપરા હોય, વડીલો હોય, એમની આજ્ઞાનું અનુસરણ કરવું એ કોઈ બંધન નથી, એ જ સાચી મુક્તિનો અહેસાસ કરાવી શકે. ગાડી ફોર વ્હીલ કે ટુ વ્હીલ હોય ને, તો ગાડીની એક્સલ હોય કે ન હોય વ્હીલને, અને એક્સલ કામ શું કરે? એક્સલ કામ શું કરે? મનસુખ ભગત, તમારો તો વિષય છે, બોલો. વ્હીલને, વ્હીલ અને એક્સલનો સંબંધ શું? વર્કિંગ સંબંધ. એક્સલ હોય એ વ્હીલને પકડી રાખે કે નહીં? એક્સલ છે એ વ્હીલને પકડી રાખે, અને જે દિશામાં જ્યારે સમય આવે, જરૂર હોય, મોડ દેવો હોય ત્યાં મોડ દે. પણ કોઈ એમ કહે કે એક્સલ છે એ વ્હીલને જકડી રાખે, જકડવાનું કામ એક્સલ ન કરે પણ શું કરે? પકડવાનું કામ કરે. એમ શાસ્ત્રોની મર્યાદાઓ છે, પરંપરા છે, વડીલોનું અનુશાસન છે, એ બધુંય કોઈ વ્યક્તિની જીવનરૂપી ગાડી એની ચાલને જકડવાનું કામ ન કરે પણ શું કરે? પકડવાનું, અને યોગ્ય દિશાએ જ્યારે જે સમયે જેવો જેટલો મોડ દેવો હોય ને એ મોડ દેવાનું કામ કરે, વાળવાનું કામ કરે. અને એ ક્યારેક રિયલાઇઝ થાય કે જ્યારે કોઈએ કે થોડા ઘણા મોડ દીધા હોય ને, અને પછી એના ફળ મળ્યા હોય ને, એની સામે ક્યારેક ક્યારેક નજર કરે ને, તો એ પોતાની એ પ્રકારની થોડી અવરનેસ, દ્રષ્ટિ આવે કે સારું થયું આમણે આ કીધું ને કર્યું, તો આવું છું ને ત્યારે આમ જઈને ઊભું રહે. ક્યારે ખબર પડે? પાછા વળીને પાછા પોતે જોવે કે આવી રીતે આપણે કર્યું તો આપણને આવું સુખ થયું, તો ફરી વખત ક્યારેક એવો પ્રસંગ, ઘટના ઘટે ત્યારે તુરંત પેલું વિઝ્યુલાઇઝ થાય કે બોલી વખતે એમણે કીધું હતું અને આપણે એ રીતે કર્યું તો આપણને ફાયદો થયો, સુખ થયો. આપણે ધારતા હતા એવું જ બધું થતું હોય અને એ સારું જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. તો ફરી વખત પાછા એ જ્યારે કહે ત્યારે મનાય. શાસ્ત્રની મર્યાદાઓ એ છે, પરંપરાની મર્યાદાઓ એ છે કે વડીલોની આજ્ઞા એનું અનુસરણ કરવાના આદેશો જે આપણા પરંપરામાં ધરોહરમાં સંસ્કૃતિમાં આવેલા છે તો એનું પ્રયોજન પણ એ છે. ધર્મ અને અધ્યાત્મ કોઈ વ્યક્તિને કે સમાજને તોડવાનું કામ નથી કરતો, એ જોડવાનું કામ કરે છે. પછી હા, હોઈ શકે કે આપણી સમજદારીનો અભાવ હોય, ખોટી આપણી માન્યતાઓની પકડ હોય, તો એનું રિઝલ્ટ પરિણામ ઘણી વખત અલગ હોય. પણ હેતુ અને પ્રયોજન જે કાંઈ છે એ તો સેફ્ટી માટે અને સુખ માટે, શાંતિ માટે છે. પહેલી વાતમાં સ્વામીને કહેવાનું એવું છે કે એક તો કારણ શરીરની અંદર પડેલી વાસનાઓ છે એ ઉચ્ચ સ્થિતિને પામેલા હોય ને છતાંય પણ એ વિક્ષેપનું કારણ બને છે, એટલે નિર્ભય ન થવું, એને નિવારવા માટે કટિબદ્ધ થવું. અને બીજું એ કે કોઈ પણ ઊંચી સ્થિતિને પામેલા હોય છતાંય પણ સારા દેશનું, સારા સંઘનું, સારા વાતાવરણનું સેવન કરવું અને સ્વ ઈચ્છાથી પોતાના જીવનની સેફ્ટી માટે સંયમનો સ્વીકાર કરવો. એવું વાતાવરણ એક અને બીજું જોયું અને તુરંત શું થયું? ભાવ બદલાઈ ગયો, પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થયા. એટલે ભગવાને ઇન્દ્રિયો આપ્યા છે ને, પણ એના અનુશાસન માટેની થોડી થોડી પાછી વ્યવસ્થાઓ આપી છે કે નહીં? બે આંખો આપી પણ પાપણો કેટલી આપી? ચાર. ન જેવા જોવા જેવું હોય એ ન જોવા માટે બંધ કરી દેવી, તો એમાંથી એ બચે. બીજી વાતમાં સ્વામી એવું કીધું કે આ ધર્મશાળા હતી એ પાડી તો પ્રથમની હતી એ દેખાતી નથી, એમ સર્વે પ્રકૃતિનું કાર્ય છે એને નાશ કરી નાખવું, એનું નામ સાંખ્ય. સુલભા હતી એ સાંખ્ય અને યોગના પારને પામેલી હતી. ખોટું કરી નાખવું એ સાચું છે, નહીતર નજર સામે દેખાતું હોય એ જ બધું એને સાચું લાગે છે. પરિણામનો વિચાર કરી રાખે તો પ્રાપ્તિમાં પણ એને આનંદ ન થાય અને મળેલું હોય એનો વિયોગ થાય ને એની વ્યથા પણ ન થાય. કંઈક આજે ગમતું થયું અને જો આપણને આનંદ થાય તો ગયું ત્યારે, તો ભગવાનનો ભક્ત જેણે અધ્યાત્મ જીવનની તંદુરસ્ત યાત્રા પસાર કરવી હોય ને આ બેથી પર થવું જોઈએ. મળે તોય ભગવાનની ઈચ્છા અને ટળે તોય ભગવાનની ઈચ્છા. કહેતા હોઈએ આપણે કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ એ બધા પ્રયોગ પાડોશીવાળા ઉપર થાય તો ખાલી વિકલ્પમાં કાઉન્સમાં શું લખ્યું હોય, દેખાતું ન હોય. આપણી ઉપર એ પ્રયોગ થાય તો બધું જ બદલી જાય. સાંખ્ય વિચાર છે એ પણ સંસાર જીવનની અંદર સુખી થવા માટેની એક બહુ કી પોઈન્ટ ઉપ રસ્તો છે, ચાવી છે. કે આપણે ધારીએ આપણને ગમતું હોય, આપણી ઈચ્છા હોય અને કાયમી એ રહે, આમનમ ચાલ્યા કરે. ડોળાસામાં મહારાજ પધાર્યા તો લખું ચારણ હતા એ કેવા હતા? સમાધિવાળા હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજ ઘણું ત્યાં રોકાયા. વર્ણિરાજમાં પ્રીતિ બહુ થયેલી, જવા ન દેવા, દીકરો કહીને બોલાવતા. વીરા દીકરા એ ભેહુણ ખાડું ચારવા જતા, પણ સાથે જાય ને તો નેહમાં તો માખણ હોય, એટલે માખણ ગરમ કરીને એમાં ગોળ નાખી અને પાતા ને કહેતા કે લે દીકરા, તે આ બહુ તપ કર્યું ને, તા નાળિયું આખી ફૂંકાઈ ગઈ છે. પણ મહારાજ જ્યારે જવા માટે તૈયાર થયા ને માગવાનું કીધું તો શું માગ્યું? બસ હે, આ તો એની વાત કરાય ને એટલે આપણે બોલીએ હોત ને ઉત્સાહથી, કારણ કે સાંભળ્યું હોય બહુ ખાઈતે ખાઈતે. સમાધિની સ્થિતિને પામેલા હોય છતાંય પણ રાગ અને આસક્તિ જ્યાં પડેલા હોય ને, એ સાંખ્ય વિચાર વિના હટે નહીં ને, તો આખરે આવીને ઊભા તો ક્યાં રહે? એ જ રહે. અને ભગવાન સમજાવે તોય, તો અમારે સમજે સમજાય? જ્યાં રાગ છે, જ્યાં આસક્તિ છે, એ વિક્ષેપનું કારણ બને, પણ જો સાંખ્યની દ્રઢતા કરી હોય તો મળે એનો એને આનંદ ન હોય, અને ટળે તો એનો શોક ન હોય. એનાથી ઉપર ઉઠે, એ ભગવાનને માર્ગે આગળ વધે, ભક્તિ કરી શકે. એટલા માટે ગુણાદિત્યાનંદ સ્વામીએ વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે પ્રસંગો આવે ને ત્યારે ત્યારે થોડું થોડું કેનું દેતા જાય, કારણ કે ભગવાનના સુખનો અનુભવ એ સાંખ્યને દ્રઢ કર્યા વિના ક્યારેય એની પ્રતીતિ થતી નથી, અહેસાસ થતો જ નથી, એનો સ્વાદ ન આવે. જગતનું જ્યારે જીવમાંથી પ્રધાનપણું ઓછું થાય ને, ત્યાર પછી જ ભગવાનના મહિમાની શરૂઆત થાય. આ દુનિયાવી વિષય વસ્તુ પદાર્થની જેના જીવમાં બોલબાલા પડી હોય, એ ભગવાનના સ્વાદને કઈ રીતે માણી શકે? પૂર્વ શરત એ છે કે પહેલાં તો જે ખોટું છે એને ખોટું માની સ્વીકારી, અને એ પ્રકારે પડદો પાડીને પછી આગળ જે કંઈ પ્રોગ્રેસ કરવાના પ્લાન કરીએ તો એમાં આગળ વધાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં સુદેવં હરિમાધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. હલો, આજના દર્શન કોણ કરાવશે? ડૉક્ટર સાહેબ આવો. સુરેશ ભગત બાકી છે. હાલો, હું કરાવી દઉં. સ્મૃતિ ધ્યાન અને દર્શન ધ્યાન દરરોજને માટે 2 મિનિટ માટે આપણે કરવાનું જ છે. મહારાજ સુવર્ણમય સિંહાસનની અંદર બિરાજમાન છે, પીતાંબર વસ્ત્ર ધારણ કરેલા છે, સુરવાળ જામો ખેસ મહારાજે ધારણ કર્યા છે, મસ્તક ઉપર પીળા છોગલાવાળી પાક ધારણ કરી છે, જાંબલી કલંગી છે, પાઘમાં 4 થોડા કોફી કલરના આંટીદાર છોગા છે, કર્ણમાં જાંબલી રંગનો નંગ પહેરેલો છે ઉપર, કાનમાં બુટી ધારણ કરેલી છે, કંઠમાં મહારાજે હાંસળી પહેરી છે, પતલા બે ચેર શેરનો એક હાર છે, ત્યાર પછી એક મોટો હાર ધારણ કરેલો છે, કેળે મોતીનો કંદોરો ધારણ કરેલો છે, જમણા હાથમાં પીળો રૂમાલ છે, નીચે ગલગોટા ગુલાબ, ફરી એક ગલગોટાના ફૂલ કેસરી કલરના ગજરો ધારણ કરેલો છે, બંને હસ્તકમળના કાંડામાં કાંડા ધારણ કરેલા છે લળકતા, દાબા કરમાં અંગૂઠો અને ચારે આંગળીઓમાં નંગ જડિત વીંટીઓ પહેરેલી છે, અભયચક્ર ધારણ કરેલું છે નંગ જડિત, ચરણમાં જાંબલી નંગવાળા ચડા ધારણ કરેલા છે, બંને ચરણમાં મહારાજે નંગ જડિત અંગૂઠીઓ ધારણ કરેલી છે, મંદ હાસ્ય કરતા સંતો હરિભક્તોના દર્શનથી અમી દ્રષ્ટિ વરસાવી અભયદાન આપતા મનોહર મૂર્તિ ઘનશ્યામ મહારાજ મારા હૃદયમાં અખંડ બિરાજમાન છે, એના હું દર્શન કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતા શનિવારે રાતના 1:30 વાગે આપણે અહીંથી બસ ઉપડી જવાની છે. ઘણા બધા ભક્તોના નામ આવી ગયા છે, બસોમાં પણ નામ ગોઠવાઈ ગયા છે, અને બોર્ડમાં લગભગ આજ બપોર પછી જ મુકાઈ જશે. 7 બસ છે. દરેક ભક્તોએ જાત્રામાં આપણો મોટે ભાગે લોકમાં એવું હોય કે જાત્રામાં હરવા ફરવાને સુખી થવા સુખ લેવા માટે જવું છે. સુખ તો આપણે લેવાનું જ હોય, પણ આપણું સુખ જુદા પ્રકારનું હોય. 2 જણાની સીટો સાથે હોય, સ્લીપર કોચ બસ છે. આપણી મર્યાદા મુજબ બહેનોની બસો જુદી છે, પુરુષ ભક્તોની બસ જુદી છે. આપણી સાથે કોણ આવ્યું, આપણા કરતાં સ્થિતિવાળા ભક્ત છે એમ માનીને એના ગુણ ગ્રહણ કરવાના. એની સાથે આપણો વર્તાવ એક ભગવાનના ઉત્તમ ભક્ત છે એની તરીકે નો રહીએ. સાથે સાથે હું એને શું હેલ્પ કરી શકું, પણ બધા એક જ સૂર આવીને વ્યવસ્થાપક પાસે એમ કહે કે મને આગળ બેસાડજો. બસમાં 40 જણા હોય ને બધાને આગળ બેસવું હોય તો કંઈક જુદા પ્રકારનું એક ઓલું ફરમો તૈયાર કરવો પડે. છેડે આવે તો પણ એટલો એટલો આનંદ, કાંઈ વાંધો નહીં. ભગવાનના ભક્તોની સાથે અમને આનંદ આવ્યો. આગળ કોઈ 2-4 જણા ઉંમરવાળા છે ને એનો આપણે ધ્યાનમાં લીધું છે, છતાંય જે ટિકિટ ફાટી કોમ્પ્યુટરમાં એમાં કોઈનો ઉંમરનો ઉલ્લેખ નથી. વ્યવસ્થાપકોને સૂચના અપાઈ છે કે શક્ય હોય ત્યાં સુધી એજેડ ઉંમરવાળા હોય એને નીચેના સોફામાં રાખે, અને બાકીના બધાએ જે 70 વર્ષવાળા હોય તો પણ સશક્ત હોય એમ, એવું નથી ધડધડાટ સીડી ચડી જતા હોય. ભગવાને સારું શરીર આપ્યું હોય તો એકદમ સુખરૂપ આપણે જાત્રા કરવા જાય છીએ તો ઘરે તકિયા ગાદીને માં જેમ બેઠા હોય એવી તો સગવડ નથી જ મળવાની. બસમાં છે સોફા હોય, થોડું ઘણું આગા પાછું થાક લાગે આ તે, તો પણ આપણી સાથે જે ભગવાનના ભક્ત છે એનો આપણને મહિમા 12-18 કલાક સાથે રહેવાનું છે. એ દરમિયાન વધવો જોઈએ, એ રીતે જાત્રા કરવાની છે. એક ખાસ ધ્યાન એ રાખવાનું છે, જે પણ અહીં બેઠા હોય એ નો આવ્યા હોય તો એને સૂચના અપાવજો, બોર્ડમાં પણ લખી દેશું. 1:30 વાગે પરફેક્ટ બસ ઉપડી જશે. પછી 5-7 જણા કે 15 જણા રહી ગયા હશે તો એ કોઈની રાહ નહીં જોવાય. એની પાછળ 300 જણાને લેટ કરાય નહીં. આપણે સમયસર જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવાનું છે. માટે સવાએ તમારે પહોંચી જવાનો આગ્રહ રાખવાનો. 1:30 વાગે બસો અહીંથી દરવાજા બહાર નીકળી જશે. રસ્તામાં ક્યાંય બસો ઊભી નહીં રહીએ, કારણ કે રાતના બે વાગ્યાના ટાઈમે ક્યાંય બસ ઊભી રખાય નહીં અને એવો કોઈ આગ્રહ નહીં રાખવાનો, દરેક અહીં જ પહોંચી જવાનું, પૂજા કરીને જવાનું છે, એટલે સાથે નાવા ધોવાના કપડાં એક જોડી કે જે કંઈ સાથે લેવાનું હોય, સવારનો નાસ્તો પોતપોતાની રીતે અનુકૂળતા મુજબ લેવાનો, બપોરનું ભોજન ત્યાં દ્વારકાથી 5 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ છે ત્યાં ભોજન વ્યવસ્થા છે ભોજન પ્રસાદની, અને સાંજનું ભોજન જામનગર મંદિરે દર્શન કરી ઘનશ્યામ મહારાજના, અને પછી આપણું નૂતન સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ ત્યાં પૂજ્ય ગોવિંદસ્વામીએ બે ઠેકાણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે. ડીઝલના ભાવ દરરોજે દરરોજ વધતા જાય છે, બસવાળાનું સતત પ્રેશર છે કે હું તમે કીધેલા ભાવે નહીં આપું, 1000 થી 1500 વધારે લેશે ટિકિટમાં.